શ્રી નારદ પુરાણ પૂર્વભાગ ભાગ ચોથો અધ્યાય 74 નારદ પુરાણની વિષય સૂચિ એનો પાઠ શ્રવણ અને દાનનું ફળ. બ્રહ્માજી કહે છે, હે બ્રહ્મન સાંભળો, હવે હું નારદ પુરાણનું વર્ણન કરું છું. આમાં 25,000 શ્લોક છે. આમાં બૃહદ કલ્પની કથાનો આશ્રય લેવામાં આવ્યો છે. એના પૂર્વભાગના પ્રથમ પાદમાં પહેલા સુત સોનક સંવાદ છે, પછી સૃષ્ટિનું સંક્ષેપમાં વર્ણન છે, પછી મહાત્મા સનક દ્વારા નાના પ્રકારના ધર્મોની પુણ્યમય કથાઓ કહેવામાં આવી છે. પ્રથમ પાદનું નામ પ્રવૃત્તિ ધર્મ છે. બીજો પાદ મોક્ષ ધર્મના નામે પ્રસિદ્ધ છે. તેમાં મોક્ષના ઉપાયોનું વર્ણન છે, વેદાંગોનું વર્ણન અને સુખદેવજીની ઉત્પત્તિનો પ્રસંગ વિસ્તાર સાથે આવ્યો છે. સનંદનજીએ મહાત્મા નારદને આ બીજા પાદનો ઉપદેશ કર્યો છે. ત્રીજા પાદમાં સનતકુમાર મુનિએ નારદને મહાતંત્ર વર્ણિત પશુપાશ વિમોક્ષનો ઉપદેશ આપ્યો છે. પછી ગણેશ, સૂર્ય, વિષ્ણુ, શિવ અને શક્તિ વગેરેના મંત્રોનું શોધન, દીક્ષા, મંત્રોદ્વાર, પૂજન, પ્રયોગ, કવચ, સહસ્ત્રનામ અને સ્તોત્રનું ક્રમશ વર્ણન કર્યું છે. ત્યાર પછી ચતુર્થ પાદમાં સનાતન મુનિએ નારદજીને પુરાણોના લક્ષણ, તેમની શ્લોક સંખ્યા તથા દાનનું અલગ અલગ ફળ કહ્યું છે. સાથે સાથે તે દાનોનો અલગ અલગ સમય પણ નિશ્ચિત કર્યો છે. ત્યાર પછી ચૈત્ર વગેરે બધા મહિનાઓમાં જુદી જુદી પ્રતિપદા વગેરે તિથિઓનું સર્વ પાપનાશક વ્રત બતાવવામાં આવ્યું છે. આ બૃહદાખ્યાન નામક પૂર્વ ભાગ બતાવ્યો છે. એના ઉત્તર ભાગમાં એકાદશી વ્રત વિશે કરેલા પ્રશ્નના ઉત્તરમાં મહર્ષિ વસિષ્ઠજીની સાથે રાજા માનધાતાનો સંવાદ ઉપસ્થિત કરવામાં આવ્યો છે. ત્યાર પછી રાજા રૂકમાગંધની પુણ્યકથા, મોહિનીની ઉત્પત્તિ, તેના કર્મ, પુરોહિત વસુનો મોહિનીને શ્રાપ, પછી શ્રાપમાંથી તેના ઉદ્ધારનું કાર્ય, ગંગાની પુણ્યતમ કથા, ગયા યાત્રાનું વર્ણન, કાશીનું અનુપમ મહાત્મ્ય, પુરુષોત્તમ ક્ષેત્રનું વર્ણન, તે ક્ષેત્રની યાત્રાવિધિ, તે સંબંધી અનેક ઉપાખ્યાન, પ્રયાગ, કુરુક્ષેત્ર અને હરિદ્વારનું મહાત્મય, કામાક્ષા અને પ્રભા ક્ષેત્રનો મહિમા, પુષ્કર ક્ષેત્રનું મહાત્મય, ગૌતમ મુનિનું ઉપાખ્યાન, વેદપાદ સ્ત્રોત્ર, ગોકર્ણ ક્ષેત્રનું મહાત્મય, લક્ષ્મણજીની કથા, સેતુ મહાત્મય કથન, નર્મદાના તીર્થોનું વર્ણન, અવંતીપુરીનો મહિમા, પછી મથુરા મહાત્મય, વૃંદાવનનો મહિમા, વસુનું બ્રહ્માજી પાસે જવું, પછી મોહિનીનું તીર્થોમાં ભ્રમણ વગેરે વિષય છે. આ પ્રમાણે બધું નારદ પુરાણ છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક એકાગ્ર ચિત્તે આ પુરાણનું શ્રવણ કરે છે, આ પુરાણનું શ્રવણ કરે અથવા કરાવે છે, તે બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. જે અશ્વિનની પૂર્ણિમાના દિવસે 7 ગાયોની સાથે આ પુરાણનું શ્રેષ્ઠ બ્રાહ્મણને દાન કરે છે, તેને અવશ્ય મોક્ષ મળે છે. જે એકાગ્ર ચિત્તે નારદ પુરાણની આ વિષય સૂચિનું વર્ણન અથવા શ્રવણ કરે છે, તે પણ સ્વર્ગલોકમાં જાય છે. અધ્યાય 74 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.